श्री पद्म पुराण उत्तरखंड अध्याय 63 श्रीमद भगवद गीता ना बीजा अध्याय नु महात्म्य श्री भगवान कहे छे, हे लक्ष्मी, प्रथम अध्याय ना महात्म्य नु उत्तम उपाख्यान मैं तमने कही दीधु। हवे अन्य अध्याय ना महात्म्य सांभळो। दक्षिण दिशा में वेदवेता ब्राह्मणों ना पुरंदर पूर्व नगर में श्रीमान देव शर्मा नामना एक विद्वान ब्राह्मण रहता था। तेवो अतिथियों पूजक, स्वाध्यायशील, वेद शास्त्रों विशेषज्ञ, यज्ञों अनुष्ठान करनारा ने तपस्वियों सदा प्रिय था। तेमने उत्तम मूल्यों द्वारा अग्नि में हवन करीने दीर्घकाल सुधी देवताओं ने तृप्त करिया, परंतु ते धर्मात्मा ब्राह्मण ने कदी सदा रहनारी शांति न मळी। ते परम कल्याणमय तत्वनुं ज्ञान प्राप्त करवानी इच्छाथी दररोज प्रचुर सामग्री द्वारा सत्य संकल्पवाळा तपस्वीओनी सेवा करवा लाग्या। आ प्रमाणे शुभ आचरण करता रहीने तेमनो घणो समय वीती गयो। त्यार पछी एक दिवस पृथ्वी पर तेमनी समक्ष एक त्यागी महात्मा प्रगट थया। तेओ पूर्ण अनुभवी, आकांक्षा रहित, नासिकाना अग्रभाग पर दृष्टि राखनारा तथा शांत चित हता। निरंतर परमात्माना चिंतन में संलग्न थईने ते सदा आनंद मग्न रहता हता। देव शर्माए ते नित्य संतुष्ट तपस्वी ने शुद्ध भावे प्रणाम करिया अने पूछ्यू, हे महात्मन, मने शांतिप्रद स्थिति कई रीते प्राप्त थाय? त्यारे ते आत्मज्ञानी संते देव शर्मा ने सोपुर गामना निवासी मित्रवाननो के जे बकरियो चारनारो हतो परिचय आप्यो ने कह्यु, तेज तमने उपदेश आपसे। आवु सांभळीने देव शर्माए महात्माना चरणोनी वंदना करी अने समृद्धशाळी सोपुर गाममां पहोंचीने तेना उत्तर भागमां एक विशाळ वन जोयु। ते वनमां नदीना किनारे शिला पर मित्रवान बैठो हतो। तेनी आँखो आनंदना अतिरेकथी नाची रही हती। તે અનિમેષ દ્રષ્ટિથી જોઈ રહ્યો હતો। તે સ્થાન પરસ્પરનું વેર ભૂલીને એકત્રિત થયેલા પરસ્પર વિરોધી જંતુઓથી ભરચક હતું। ત્યાં ઉદ્યાનમાં મંદ મંદ વાયુ ચાલી રહ્યો હતો। હરણાઓના ટોળા શાંત ભાવે બેઠા હતા અને મિત્રવાન દયાથી ભરેલી આનંદમયી મનોહારીની દ્રષ્ટિથી પૃથ્વી પર જાણે અમૃત છોડી રહ્યો હતો। આ રૂપમાં તેને જોઈને દેવ શર્માનું મન પ્રસન્ન થઈ ગયું। તે ઉત્સુકતાથી બહુ જ વિવેક સાથે મિત્રવાનની પાસે ગયા। મિત્રવાને પણ પોતાના મસ્તકને થોડું નમાવીને દેવ શર્માનો સત્કાર કર્યો। ત્યાર પછી વિદ્વાન દેવ શર્મા અનન્ય ચિત્તે મિત્રવાનની નજીક ગયા અને જ્યારે તેના ધ્યાનનો સમય સમાપ્ત થઈ ગયો તે સમયે તેમણે પોતાના મનની વાત પૂછી, હે મહાભાગ, હું આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા ચાહું છું। મારા મનોરથની પૂર્તિ માટે મને કોઈ એવા ઉપાયનો ઉપદેશ કરો જેના દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય। દેવ શર્માની વાત સાંભળીને મિત્રવાને એક ક્ષણ સુધી થોડો વિચાર કર્યો, ત્યાર પછી આ પ્રમાણે કહ્યું, હે વિદ્વન, એક સમયની વાત છે, હું વનમાં બકરીઓની રક્ષા કરી રહ્યો હતો। એટલામાં એક ભયંકર વાઘ પર મારી દ્રષ્ટિ પડી, જે જાણે બધાને ગળી જવા ચાહતો હતો, મૃત્યુથી ડરતો હતો। તેથી વાઘને આવતો જોઈને બકરીઓની આગળ કરીને ત્યાંથી ભાગવા લાગ્યો। પરંતુ એક બકરી બધો ભય મૂકીને તરત જ નદીના કિનારે તે વાઘની પાસે ચાલી ગઈ। પછી તો વાઘ પણ દ્વેષ છોડીને ચૂપચાપ ઊભો રહી ગયો। તેને દશામાં જોઈને બકરી બોલી, હે વાઘ, તમને તો ભાવતું ભોજન પ્રાપ્ત થયું છે, મારા શરીરમાંથી માંસ કાઢીને પ્રેમથી ખાઓ ને। તમે આટલી વારથી ઊભા કેમ છો? તમારા મનમાં મને ખાવાનો વિચાર કેમ આવતો નથી? વાઘ બોલ્યો, બકરી, આ સ્થાન પર આવતા જ મારા મનથી દ્વેષનો ભાવ ચાલ્યો ગયો, ભૂખ પ્યાસ પણ મરી ગઈ। તેથી પાસે આવવા છતાં પણ હું તને ખાવા ઈચ્છતો નથી। વાઘ નામ કહ્યા પછી બકરી બોલી, ખબર નથી હું કેમ નિર્ભય થઈ ગઈ છું, એમાં કયું કારણ હોઈ શકે છે, જો તમે જાણતા હો તો જણાવો। આ સાંભળીને વાઘે કહ્યું, હું પણ નથી જાણતો, ચાલો સામે ઉભેલા મહાપુરુષને પૂછીએ। આવો નિશ્ચય કરીને તે બંને ત્યાંથી ચાલવા લાગ્યા। આ બંનેના સ્વભાવમાં વિચિત્ર પરિવર્તન જોઈને હું બહુ જ વિસ્મયમાં પડી ગયો। એટલામાં તેમણે આવીને મને પ્રશ્ન કર્યો, ત્યાં વૃક્ષની ડાળ પર એક વાનરરાજ હતો, તે બંનેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું, હે વિપ્રવર, મારા પૂછવાથી વાનરરાજે આદરપૂર્વક કહ્યું, અજાપાલ સાંભળો, આ વિષયમાં હું તમને એક પ્રાચીન વૃતાંત કહું છું. આ સામે વનની અંદર જે બહુ મોટું મંદિર છે તે તરફ જુઓ, તેમાં બ્રહ્માજીનું સ્થાપિત કરેલું એક શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીં સુકર્મા નામના એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા, જે તપસ્યામાં સંલગ્ન થઈને આ મંદિરમાં ઉપાસના કરતા હતા. તેઓ વનમાંથી ફૂલોનો સંગ્રહ કરી લાવતા અને નદીના જળથી પૂજનીય ભગવાન શંકરને સ્નાન કરાવીને તે ફૂલોથી તેમની પૂજા કરતા હતા. આ પ્રમાણે આરાધના કરતા રહીને સુકર્મા અહીં રહેતા હતા. ઘણા સમય બાદ તેમની પાસે એક અતિથિ આવ્યા. સુકર્માએ ભોજનને માટે ફળ લાવીને અતિથિને અર્પણ કરી અને કહ્યું, હે વિદ્વાન, હું માત્ર તત્વજ્ઞાનથી માત્ર તત્વજ્ઞાનની ઈચ્છાથી ભગવાન શંકરની ઉપાસના કરું છું. આજે આરાધનાનું ફળ પરિપક્વ થઈને મને મળી ગયું, કેમ કે આ સમયે તમારા જેવા મહાપુરુષે મારા પર અનુગ્રહ કર્યો છે. સુકર્માના મધુર વચન સાંભળીને અતિથિ રૂપે આવેલા તપસ્વી મહાત્માને બહુ પ્રસન્નતા થઈ. તેમણે એક શિલાખંડ પર ગીતાનો બીજો અધ્યાય લખી દીધો અને બ્રાહ્મણને તેનો પાઠ અને અભ્યાસ માટે આજ્ઞા આપતા કહ્યું, બ્રાહ્મણ, આનાથી તમારો આત્મજ્ઞાનનો મનોરથ સફળ થઈ જશે. આમ કહીને તે બુદ્ધિમાન તપસ્વી સુકર્માની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. સુકર્મા વિસ્મિત થઈને તેમના આદેશ અનુસાર નિરંતર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યો. ત્યારબાદ દીર્ઘકાળ પછી અંતઃકરણ શુદ્ધ થઈને તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાંનો તપોવન શાંત થઈ ગયું. તેમનામાં ઠંડી, ગરમી અને રાગ દ્વેષ વગેરેના દ્વંદ્વો દૂર થઈ ગયા. એટલું જ નહીં, તે સ્થાનમાં ભૂખ તરસનું કષ્ટ પણ નિવૃત્ત થઈ ગયું તથા ભયનો સર્વથા અભાવ થઈ ગયો. આ બધું બીજા અધ્યાયનો જપ કરનારા શુકરમાં બ્રાહ્મણની તપસ્યાનો જ પ્રભાવ સમજો. મિત્રવાન કહે છે, વાનરાજના પ્રમાણે કહ્યા પછી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે તે મંદિર તરફ ગયો. ત્યાં જઈને શિલાખંડ પર લખેલો ગીતાનો બીજો અધ્યાય મેં જોયો અને વાંચ્યો. તેની આવૃત્તિ કરવાથી મેં તપસ્યાનો પાર પામી લીધો છે. તેથી ભદ્ર પુરુષ, તમે પણ સદા બીજા અધ્યાયનું પઠન કર્યા કરો. આવું કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે. શ્રી ભગવાન કહે છે, હે પ્રિય મિત્રવાનના પ્રમાણે આદેશ આપવાથી દેવશર્માએ તેનું પૂજન કર્યું અને તેને પ્રણામ કરીને પુરંદરપુરનો રસ્તો પકડ્યો. ત્યાં કોઈ મંદિરમાં પૂર્વોક્ત આત્મજ્ઞાની મહાત્માને જોઈને આ બધું વૃતાંત તેમને કહ્યું અને સર્વપ્રથમ તેમની પાસેથી બીજો અધ્યાય વાંચ્યો. તેમની પાસેથી ઉપદેશ લઈને શુદ્ધ અંતઃકરણવાળા દેવશર્મા દરરોજ બહુ જ શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. ત્યારથી તેમણે અન્વદ્ય એટલે પ્રશંસાને યોગ્ય પરમપદને પ્રાપ્ત કરી લીધું. હે લક્ષ્મી, આ બીજા અધ્યાયનું પાખ્યાન કહેવામાં આવ્યું. હવે ત્રીજા અધ્યાયનું મહાત્મય કહીશ. અધ્યાય 63 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.